श्री पद्म पुराण पाताल खंड अध्याय 21 देवपुरना राजकुमार रुक्मांगद द्वारा अश्वनु अपहरण। बन्ने बाजूनी सेनाओं में युद्ध ने पुष्कलना बाण थी राजा वीरमणिनु मूर्छित थवू। वात्स्यायन बोलिया, फणीश्वर, जे भक्तोनी पीड़ा दूर करवा माटे विविध प्रकारनी लीला कर्या करे छे ते श्री रघुनाथजीनी कथा सांभळवाथी मने तृप्ति थती नथी, वधारे ने वधारे सांभळवानी इच्छा थाय छे। वेदों ने धारण करनारा आरण्यक मुनि धन्य हता, जेमने श्री रघुनाथजीना दर्शन करीने तेमनी सामे ज पोताना नश्वर शरीरनो परित्याग करी दीधो। शेषजी, हवे ए कहो के महाराजनो ते यज्ञ संबंधी अश्व त्यांथी कई बाजू गयो, तेने कोणे पकड़ियो तथा त्या रमानाथ श्री रघुनाथ जीनी कीर्तिनो कई रीते विस्तार थयो। शेषजीए कह्यू, ब्रह्मर्षि, तमारो प्रश्न बहु सुंदर छे। तमे श्री रघुनाथ जीना गुणों ने सांभळीने पण न सांभळ्या होय तेम मानीने तेमना प्रत्ये पोतानो लोभ प्रगट करो छो अने वारंवार पूछो छो। सारू, हवे आगळनी कथा सांभळो। अनेक सैनिकों द्वारा घेरायेलो ते घोड़ो आरण्यक मुनिना आश्रम थी बाहर निकळ्यो ने नर्मदाना मनोहर तट पर भ्रमण करतो रहीने देव निर्मित देवपुर नामना नगर में पहुंच्यो। त्यां लोकोना मकानोनी दीवालो स्फटिक मणिनी बनेली हती तथा ते मकानो पोतानी ऊंचाईना कारणे हाथीओथी भरेला विंध्यांचल पर्वतनो उपहास करता हता। त्यानी प्रजाना केटलाक मकानो चांदीना हता तथा तेमनी अटारीओ तथा फाटक विविध प्रकारना माणेकना बनेला हता, जेमा विविध प्रकारना विचित्र मणि जड़ेला हता। ते नगरमा महाराज वीरमणि राज्य करता हता, जे मोटा धर्मात्मा हता। तेमनु नाम विशाल राज्य विविध प्रकारनी भोग सामग्रीओथी संपन्न हतु। राजाना पुत्रनु नाम रुक्मांगद हतु। ते महान सुरवीर अने बलवान हतो। एक दिवस ते मनोहर रमणीयो साथे विहार करवा माटे वनमा गयो अने त्यां प्रसन्नतापूर्वक मधुर वाणीमा मधुर गान करता रहीने विचरवा लाग्यो। ये ज समये परम बुद्धिमान राजाधिराज श्री रामचंद्रजीनो शोभाशाली अश्व ते वनमा आवी पहोंच्यो। तेना ललाटमा स्वर्ण पत्र बांधेलु हतु, शरीरनो रंग गंगाजल जेवो स्वच्छ हतो, परंतु केसर अने कंकुमना लेपना कारणे थोड़ो पीळो देखातो हतो। ते पोतानी तीव्र गति थी वायुना वेगनो पण तिरस्कार करी रह्यो हतो। तेने जोईने राजकुमारनी स्त्रीओए कह्युं, प्रियतम, स्वर्ण पत्रथी शोभायमान अश्व कोनो छे? आ बहु सुंदर छे, तमे तेने बळपूर्वक पकड़ी लो। राजकुमारना नेत्र लीलायुक्त चित्तवनना कारणे बहु सुंदर लागता हता। तेने स्त्रीओनी वात सांभळीने रमत मात्रमा एक ज हाथे घोड़ाने पकड़ी लीधो। तेना बालपत्र पर स्पष्ट अक्षरमा लखेलू हतु, ते वांचीने राजकुमार हस्यो अने ते महिला मंडळमा आ प्रमाणे बोल्यो, अहो, शौर्य अने संपत्तिमा मारा पिता महाराज वीरमणिनी बराबरी करनार आ पृथ्वी पर बीजो कोई नथी। तेम छता तेमनी हयातीमा राजा रामचंद्र आवो अहंकार कई रीते धरावी शके छे? पिनाकधारी भगवान शंकर जेमनी सदा रक्षा करे छे तथा देवता दानव ने यक्ष पोताना मणिमय मुंगटो द्वारा जेमना चरणोनी वंदना करिया करे छे, ते महाबली मारा पिताजी जा घोड़ा द्वारा अश्वमेघ यज्ञ करे। अत्यारे मारा सैनिकों आने घोड़ाओना तबेला में बांधी दे। आ प्रमाणे आ घोड़ा ने पकड़ीने राजा वीरमणिनो ज्येष्ठ पुत्र रुक्मांगद पोतानी पत्नीओनी साथे नगरमां आव्यो। ते समये तेना मनमां अति उत्साह हतो। तेणे पिताने जईने कह्युं, हुं रघुकुळना स्वामी श्री रामचंद्रजीनो घोड़ो लई आव्यो छुं। आ इच्छा प्रमाणे चालनारो अद्भुत अश्वमेघ यज्ञ माटे छोड़वामां आव्यो छे। राजाना भाई शत्रुघ्न पोतानी विशाळ सेना साथे आ अश्वनी रक्षा माटे आव्या छे। महाराज वीरमणि बहु बुद्धिमान हता। पुत्रनी वात सांभळीने तेमणे तेना कार्यनी प्रशंसा न करी, विचार्यु के આ ચૂપકીથી ઘોડો લઈને ચાલ્યો આવ્યો છે, તેનું આ કાર્ય તો ચોર જેવું છે. અદ્ભુત કર્મ કરનારા ભગવાન શંકર રાજાના ઈષ્ટદેવ હતા, તેમને રાજાએ બધી વાત કહી સંભળાવી. ભગવાન શિવે કહ્યું, રાજન, તમારા પુત્રે બહુ અદ્ભુત કામ કર્યું છે. તે પરમ બુદ્ધિમાન ભગવાન રામચંદ્રના મહાન અશ્વને હરી લાવ્યો છે, જેમનું હું મારા હૃદયમાં ધ્યાન કરું છું, જીભથી જેમના નામનું ઉચ્ચારણ કરું છું, તે જ શ્રીરામના યજ્ઞ સંબંધી અશ્વનું તમારા પુત્રે અપહરણ કર્યું છે. પરંતુ આ યુદ્ધ ક્ષેત્રમાં એક બહુ મોટો લાભ એ થશે, આપણે લોકો ભક્તો દ્વારા સેવિત શ્રી રઘુનાથજીના ચરણ કમળોના દર્શન કરી શકીશું. પરંતુ આપણે અશ્વની રક્ષા માટે બહુ પ્રયત્ન કરવો જોઈએ. તેમ છતાં મને શંકા છે કે શત્રુઘ્નના સૈનિકો મારા દ્વારા રક્ષા કરવા છતાં આને બળપૂર્વક પકડીને લઈ જશે. તેથી મહારાજ, હું તો એ જ સલાહ આપીશ કે તમે વિનિત થઈ જાઓ અને રાજ્ય સહિત આ સુંદર અશ્વને ભગવાનની સેવામાં અર્પણ કરીને તેમના ચરણોના દર્શન કરો. વીરમણિ બોલ્યા, ભગવાન, ક્ષત્રિયોનો એ ધર્મ છે કે તેઓ પોતાની કીર્તિની રક્ષા કરે. તેથી દરેક સ્વમાની પુરુષને માટે પોતાના પ્રતાપની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે. તેના માટે તેણે તેની પૂરી શક્તિથી પરાક્રમ કરવું જોઈએ. જરૂર પડે તો શરીરને પણ હોમી દેવું જોઈએ. એકદમ કોઈના શરણમાં જવાથી શત્રુ ઉપહાસ કરે છે. તે કહે છે, આ કાયર છે, રાજાઓમાં અધમ છે, શુદ્ર છે. આ નીચે ભયથી વિહ્વળ થઈને અનાર્ય પુરુષોની જેમ શત્રુના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું છે. તેથી હવે યુદ્ધનો અવસર ઉપસ્થિત થઈ ગયો છે. અત્યારે જે ઉચિત હોય તે તમે કરો. કર્તવ્યનો વિચાર કરીને તમારે તમારા ભક્તની રક્ષા કરવી જોઈએ. શેષજી કહે છે, રાજાની વાત સાંભળીને ભગવાન ચંદ્રમૌલી પોતાના મેઘ સમાન ગંભીર વાણીથી તેમનું મન લોભાવતા હસીને બોલ્યા, રાજન, જો 33 કરોડ દેવતાઓ પણ આવી જાય તો પણ કોઈમાં એટલી શક્તિ નથી કે જે મારા દ્વારા રક્ષા કર્યા પછી તમારી પાસેથી ઘોડો લઈ જઈ શકે. જો સાક્ષાત ભગવાન અહીં આવીને પોતાના સ્વરૂપની ઝાંખી કરાવશે તો હું તેમના કોમળ ચરણોમાં મસ્તક ઝુકાવીશ, કેમ કે સેવકનું સ્વામી સાથે યુદ્ધ કરવાને બહુ મોટો અન્યાય કહેવામાં આવ્યો છે. બાકીના જેટલા વીર છે તે બધા મારા માટે થણખલા જેવા છે. તેથી રાજેન્દ્ર, તમે યુદ્ધ કરો, હું તમારો રક્ષક છું. મારી સામે કયો એવો વીર છે જે બળપૂર્વક ઘોડો લઈ જઈ શકે? જો 3 લોક સંગઠિત થઈ જાય તો પણ મારું કાંઈ બગાડી શકે એમ નથી. આ બાજુ રઘુનાથજીના જેટલા સૈનિક હતા તેઓ અશ્વનો રસ્તો શોધી રહ્યા હતા. એટલામાં મહારાજ શત્રુઘ્ન પણ પોતાની વિશાળ સેના સાથે આવી પહોંચ્યા. આવીને તેમણે તરત જ બધા સૈનિકોને પૂછ્યું, મારો ઘોડો ક્યાં છે? સુવર્ણપત્રથી સુશોભિત તે યજ્ઞ સંબંધી ઘોડો અહીં દેખાતો કેમ નથી? તેમની વાત સાંભળીને અશ્વની પાછળ ચાલનારા સેવકોએ કહ્યું, નાથ, તે મનોવેગી અશ્વને આ જંગલમાં કોઈએ હરી લીધો છે, અમને પણ તે ક્યાંય દેખાતો નથી. સેવકોની વાત સાંભળીને રાજા શત્રુઘ્ન સુમતિને પૂછ્યું, મંત્રીવર, અહીં કેવો રાજા નિવાસ કરે છે? આપણને અશ્વ કઈ રીતે મળશે? જેણે આજે અશ્વનું અપહરણ કર્યું છે તે રાજાની પાસે કેટલી સેના છે? આ પ્રમાણે શત્રુઘ્નજી મંત્રી સાથે પરામર્શ કરી રહ્યા હતા. એટલામાં દેવર્ષિ નારદ યુદ્ધ જોવા માટે ઉત્સુક થઈને ત્યાં આવ્યા. શત્રુઘ્ન તેમના સ્વાગત સત્કાર કરીને સંતુષ્ટ કર્યા. તેઓ વાતચીત કરવામાં બહુ ચતુર હતા, તેથી પોતાની વાણી દ્વારા નારદજીને પ્રસન્ન કરતા બોલ્યા, મહામતે, બતાવો મારો અશ્વ ક્યાં છે? તેનો ક્યાંય પત્તો મળતો નથી. મારા કાર્ય કુશળ અનુચર પણ તેના માર્ગને શોધી શકતા નથી. નારદજી વીણા વાદન કરતા રહીને શ્રીરામ કથાનું વારંવાર ગાન કરીને બોલ્યા, રાજન, અહીં દેવપુર નામે નગર છે, તેમાં વીરમણી નામે પ્રસિદ્ધ એક બહુ મોટા રાજા રહે છે. તેમનો પુત્ર આ વનમાં આવ્યો હતો, તેણે અશ્વને પકડી લીધો છે. આજે રાજાની સાથે તમારા લોકોનું બહુ ભયંકર યુદ્ધ થશે, તેમાં મોટા મોટા બળવાન અને શૂરવીરો મરાઈ જશે. તેથી તમે પૂરી તૈયારી સાથે અહીં સ્થિરતાપૂર્વક ઉભા રહો. તથા સેનાનો એવો વ્યૂહ બનાવો જેમાં શત્રુ સૈનિકોનો તેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય. શ્રેષ્ઠ રાજા વીરમણી સાથે યુદ્ધ કરતા તમારે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તેમ છતાં અંતમાં વિજય તમારો થશે. ભલા સંપૂર્ણ જગતમાં કયો એવો વીર છે કે જે ભગવાન શ્રીરામને પરાજિત કરી શકે? આમ કહીને નારદજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને દેવતા તથા દાનવો સમાન તે બંને પક્ષોનું ભયંકર યુદ્ધ જોવા માટે આકાશમાં સ્થિત થઈ ગયા. ત્યાં સુર શિરોમણી રાજા વીરમણીએ રીપવાર નામના સેનાપતિને બોલાવ્યો અને તેને પોતાના નગરમાં ઢંઢેરો પીટવાનો આદેશ આપ્યો. સેનાપતિએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું. દરેક ગલી, ઘર અને રસ્તા પર ડંકાનો અવાજ સંભળાવા લાગ્યો. લોકોને જે ઘોષણા સંભળાવવામાં આવી તે આ પ્રમાણે હતી. રાજધાનીમાં જે જે વીર છે તે બધા શત્રુઘ્ન પર ચડાઈ કરે. જે લોકો વીરતાના વિમાનમાં આવીને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે રાજાના પુત્ર કે ભાઈ જ કેમ ન હોય, વધને યોગ્ય સમજવામાં આવશે. ફરીથી ડંકો વગાડીને ઉપરોક્ત ઘોષણા દોહરાવવામાં આવે છે. બધા વીરો સાંભળી લે અને સાંભળીને પોતાના કર્તવ્યનું પાલન કરે. વિલંબ ન થવો જોઈએ. નરશ્રેષ્ઠ વીરમણીના સૈનિકો શ્રેષ્ઠ યોદ્ધા હતા. તેમણે આ ઘોષણા પોતાના કાને સાંભળી અને કવચ વગેરેથી સુસજ્જ થઈને તે મહારાજની પાસે ગયા. તેમની દ્રષ્ટિમાં યુદ્ધ એક મહાન ઉત્સવ જેવું હતું. તેનો અવસર પ્રાપ્ત થતા તેમનું હૃદય ઉત્સાહ અને હર્ષથી ભરાઈ ગયું હતું. રાજકુમાર રૂકમાંગદ પણ પોતાના મન જેવા વેગશાળી રથ પર બેસીને આવ્યા. તેમના નાના ભાઈ શુભાંગદ પણ પોતાના સુંદર શરીર પર બહુમૂલ્ય રત્નો જડિત કવચ ધારણ કરીને રણોત્સવમાં સામેલ થવા માટે આવ્યા. મહારાજના ભાઈનું નામ વીરસિંહ હતું. તેઓ બધી પ્રકારની અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતા. રાજાની આજ્ઞા અનુસાર તેઓ પણ દરબારમાં ગયા, કેમ કે મહારાજની આજ્ઞા કોઈ ટાળી શકતું ન હતું. રાજાનો ભાણેજ બલમિત્ર પણ આવી ગયો તથા સેનાપતિ રીપુવારે પણ ચતુરંગીની સેના તૈયાર કરીને મહારાજને તેની સૂચના આપી. ત્યાર પછી રાજા વીરમણિ સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી ભરેલા પોતાના શ્રેષ્ઠ રથ પર બેઠા. તે રથ બહુ ઊંચો હતો અને તેના ઊંચા ઊંચા પૈડા મણીઓના બનેલા હતા. ચારે બાજુથી ભેરીઓ વાગી ઉઠી. તેમને વગાડનારા બહુ કુશળ હતા. ભેરી વાગતા જ રાજાની સેના યુદ્ધ માટે પ્રસ્થિત થઈ. સર્વત્ર ઘોંઘાટ થવા લાગ્યો. મહારાજ વીરમણી યુદ્ધના ઉત્સાહથી રણભૂમિમાં ગયા. રાજાની સેના આવી પહોંચી. શસ્ત્ર સંચાલનમાં ચતુર રથીઓ દ્વારા સંપૂર્ણ સેનામાં ઘોંઘાટ થવા લાગ્યો. આ જોઈને શત્રુઘ્ન સુમતિને કહ્યું, મંત્રીવર, મારા અશ્વને પકડનાર બળવાન રાજા વીરમણિ મારી સાથે યુદ્ધ કરવા માટે વિશાળ ચતુરંગીની સેના સાથે આવી ગયા. હવે કઈ રીતે યુદ્ધનો આરંભ કરવો જોઈએ? ક્યાં ક્યાં મહાબળી યોદ્ધા સમયે યુદ્ધ કરશે તે બધાને આદેશ આપો, તેથી આ યુદ્ધમાં આપણને મનવાંચિત વિજય મળે. સુમતીએ કહ્યું, સ્વામી, વીર પુષ્કળ શ્રેષ્ઠ અસ્ત્રોના જ્ઞાતા છે. અત્યારે તેઓ જ યુદ્ધ કરે. નીલ રત્ન વગેરે બીજા યોદ્ધા પણ સંગ્રામમાં કુશળ છે, તેઓ પણ લડી શકે છે. તમારે તો ભગવાન શંકર અથવા રાજા વીરમણી સાથે યુદ્ધ કરવું જોઈએ. તે રાજા બહુ બળવાન અને પરાક્રમી છે. તેમને દ્વંદ્વ યુદ્ધ દ્વારા જીતવા જોઈએ. આવી યુક્તિપૂર્વકના આયોજનથી તમારો વિજય થશે. ત્યારબાદ તમને જે યોગ્ય લાગે તેવું જ કરો, કેમ કે તમે તો સ્વયં બુદ્ધિમાન છો. મંત્રીની આ વાત સાંભળીને શત્રુનું દમન કરનારા શત્રુઘ્ન યુદ્ધ માટે નિશ્ચય કર્યો અને શ્રેષ્ઠ યોદ્ધાઓને લડવાની આજ્ઞા આપી. યુદ્ધ માટેની તેમની આજ્ઞા સાંભળીને યુદ્ધ કુશળ વીરો અત્યંત ઉત્સાહમાં આવી ગયા અને શત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યા. તેઓ હાથમાં ધનુષ્ય ધારણ કરેલા યુદ્ધના મેદાનમાં દેખાયા અને બાણોની વૃષ્ટિ કરીને મોટી સંખ્યામાં વિપક્ષી યોદ્ધાઓને વિદીર્ણ કરવા લાગ્યા. તેમના દ્વારા પોતાના સૈનિકોનો સંહાર સાંભળીને મણિમય રથ પર બેઠેલા બળવાન રાજકુમાર રૂકમાંગદ તેમનો સામનો કરવા માટે આગળ વધ્યો. તેણે પોતાના અસંખ્ય બાણો દ્વારા શત્રુ પક્ષના હજારો વીરોને વ્યગ્ર કરી દીધા. તે સૈનિકોમાં હાહાકાર મચી ગયો. રાજકુમાર બળવાન હતો. તેણે બળ, યશ અને સંપત્તિમાં પોતાના બરાબરીના શત્રુઘ્ન તથા ભરતકુમાર પુષ્કલને યુદ્ધ માટે લલકાર્યા. વીર રત્ન, મારી સાથે યુદ્ધ કરો, યુદ્ધ કરવા માટે આવો. આ કરોડો મનુષ્યને બિવડાવવાથી કે મારવાથી શું લાભ? મારી સાથે ઘોર સંગ્રામ કરીને વિજયી થાઓ. રુક્માંગદના પ્રમાણે કહ્યા પછી બળવાન વીર પુષ્કલ હસી પડ્યા. તેમણે પોતાના તીક્ષ્ણ બાણોથી રાજકુમારની છાતીમાં બહુ વેગથી પ્રહાર કર્યો. પુષ્કલના પરાક્રમને રુક્માંગદ સહી ન શક્યો. તેણે પોતાના મહાન ધનુષ્ય પર બાણોનું સંધાન કર્યું અને 10 સાયકોથી વીર પુષ્કલની છાતીને વીંધી નાખી. બંને યુદ્ધમાં એકબીજા પર ક્રોધિત હતા. બંનેના હૃદયમાં વિજયની અભિલાષા હતી. રુક્માંગદે પુષ્કલને કહ્યું, વીર, હવે તમે મારું અદ્ભુત પરાક્રમ જુઓ. સાંભળીને બેસી જાઓ. હું તમારા રથને આકાશમાં ઉડાડું છું. આમ કહીને તેને અભિમંત્રિત કરીને પુષ્કલના રથ પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. તે બાણથી પુષ્કલનો રથ ચક્કર ખાતો એક યોજન દૂર જઈને પડ્યો. સારથીએ બહુ જ મહેનતથી રથને રોક્યો તો પણ તે પૃથ્વી પર ચક્કર ખાવા લાગ્યો. બહુ પ્રયત્ન કરીને રથને પૂર્વ સ્થાન પર લઈ જઈને ઉત્તમ અસ્ત્રોના જ્ઞાતા પુષ્કલે કહ્યું, રાજકુમાર, તમારા જેવા વીર પૃથ્વી પર રહેવાને યોગ્ય નથી. તમારે તો ઇન્દ્રની સભામાં રહેવું જોઈએ. તેથી હવે દેવલોકમાં જ ચાલ્યા જાઓ. એવું કહીને તેમણે આકાશમાં ઉડાડી દેનારા મહાન અસ્ત્રનો પ્રયોગ કર્યો. તે બાણના પ્રહારથી રુક્માંગદનો રથ સીધો આકાશમાં ઉડી ગયો અને બધા લોકને ઓળંગતો રહીને સૂર્યમંડળ સુધી જઈ પહોંચ્યો. ત્યાંની પ્રચંડ જ્વાળાથી રાજકુમારનો રથ, ઘોડા અને સારથી સહિત બળી ગયો તથા તે પોતે પણ સૂર્યના કિરણોથી દગ્ધ થઈ જવાને કારણે બહુ દુઃખી થઈ ગયો અને અંતે તે પૃથ્વી પર પડી ગયો. તે સમયે યુદ્ધના અગ્રભાગમાં બહુ હાહાકાર મચી ગયો. રાજા વીરમણી પોતાના પુત્રને મૂર્છિત જોઈને ક્રોધિત થઈ ગયા અને રણભૂમિમાં સ્થિત પુષ્કલ તરફ ચાલ્યા. આ બાજુ કપિવર હનુમાનજીએ જોયું કે સમુદ્ર જેવી વિશાળ સેનાની અંદર સ્થિત રાજા વીરમણી ભરતકુમાર પુષ્કલને લલકારી રહ્યા છે. ત્યારે તેઓ તેમના તરફ દોડ્યા. તેમને આવતા જોઈને પુષ્કલે કહ્યું, મહાકપે, તમે શા માટે યુદ્ધભૂમિમાં લડવા માટે આવી રહ્યા છો? રાજા વીરમણીની આ સેના છે કેટલી? હું તો આને તુચ્છ સમજુ છું. જે પ્રમાણે તમે ભગવાન શ્રીરામની કૃપાથી રાક્ષસ સેનારૂપી સમુદ્રને પાર કર્યો હતો, તે પ્રમાણે હું પણ શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને આ દુસ્તર સંકટથી પાર થઈ જઈશ. જે લોકો દુસ્તર અવસ્થામાં પડીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરે છે તેમનો દુઃખરૂપી સમુદ્ર સુકાઈ જાય છે, એમાં જરા પણ સંદેહ નથી. તેથી મહાવીર, તમે કાકા શત્રુઘ્નની પાસે જાઓ. હું હમણાં શણવારમાં જ રાજા વીરમણીને જીતીને આવી રહ્યો છું. હનુમાનજી બોલ્યા, બેટા, રાજા વીરમણી સાથે લડવાનું સાહસ ન કરો. એ દાની શરણાગતોની રક્ષામાં કુશળ બળવાન અને સુરવીર શિરોમણી છે. તમે હજુ બાળક છો અને રાજા વૃદ્ધ. તે સંપૂર્ણ અસ્ત્રવેતાઓમાં શ્રેષ્ઠ છે. એમણે યુદ્ધમાં અનેક સુરવીરોને પરાસ્ત કર્યા છે. તમને ખબર હોવી જોઈએ કે ભગવાન સદાશિવ એમના રક્ષક છે અને હંમેશા તેમની પાસે છે. તેઓ રાજાની ભક્તિને વશ થઈને આ નગરમાં પાર્વતી સહિત નિવાસ કરે છે. પુષ્કલે કહ્યું, કપિલ શ્રેષ્ઠ, માની લીધું કે રાજાએ ભગવાન શંકરને ભક્તિથી વશમાં કરીને પોતાના નગરમાં સ્થાપિત કરી રાખ્યા છે, પરંતુ ભગવાન શંકર સ્વયં જેમની આરાધના કરીને સર્વોત્કૃષ્ટ સ્થાનને પ્રાપ્ત થયા છે તે રઘુનાથજી મારું હૃદય છોડીને ક્યાંય જતા નથી. જ્યાં શ્રી રઘુનાથજી છે ત્યાં જ સંપૂર્ણ ચરાચર જગત છે. તેથી હું રાજા વીરમણીને યુદ્ધમાં જીતી લઈશ. ધીરતાપૂર્વક કહેલી પુષ્કલની આવી દલીલ સાંભળીને હનુમાનજી રાજાના નાના ભાઈ વીરસિંહ સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યા ગયા. પુષ્કલ દ્વેરથ યુદ્ધમાં કુશળ હતા અને સોનાથી જડેલા રથ પર બિરાજમાન હતા. તેઓ રાજાની લલકાર સાંભળીને તેમનો સામનો કરવા ગયા. તેમને આવેલા જોઈને રાજા વીરમણીએ કહ્યું, બાલક મારી સામે ન આવો, હું અત્યારે બહુ ક્રોધિત છું, યુદ્ધમાં મારો ક્રોધ વિશેષ કરીને વધી જાય છે, જો પ્રાણ બચાવવાની ઈચ્છા હોય તો પાછા જાઓ, મારી સાથે યુદ્ધ ન કરો. રાજાના વચન સાંભળીને પુષ્કલે કહ્યું, રાજન તમે યુદ્ધમાં પોતાને સંભાળો, હું શ્રીરામનો ભક્ત છું, મને યુદ્ધમાં કોઈ જીતી શકે એમ નથી, ભલે તે ઇન્દ્રપદનો અધિકારી કેમ ન હોય. પુષ્કલના આવા વચન સાંભળીને રાજાઓના અગ્રણી વીરમણિ તેમને તદ્દન બાળક સમજીને હસવા લાગ્યા. પછી તેમણે પોતાનો ક્રોધ પ્રગટ કર્યો. રાજાને ક્રોધિત જાણીને રણમત વીર ભરતકુમારે તેમની છાતીમાં 20 તીક્ષ્ણ બાણોનો પ્રહાર કર્યો. તે બાણોને આવતા જોઈને રાજા અત્યંત ક્રોધિત થઈને પોતાના તીક્ષ્ણ સાયકોથી તે બાણોને કાપી નાખ્યા. બાણોને કપાયેલા જોઈને શત્રુદળનો વિનાશ કરવા વાળા ભરતકુમાર ભારે ક્રોધિત થયા. તેમણે 3 બાણોથી રાજાના લલાટને વીંધી નાખ્યું. તે બાણોના પ્રહારથી રાજાને બહુ વ્યથા થઈ, પ્રચંડ ક્રોધમાં ભરાઈ ગયા અને વીર પુષ્કલની છાતીમાં તેમણે 9 બાણ માર્યા. ત્યારે તો પુષ્કલનો ક્રોધ પણ વધી ગયો. તેમણે તીક્ષ્ણ ધારવાળા 100 બાણ મારીને તરત જ રાજાને ઘાયલ કરી દીધા. તે બાણોના પ્રહારથી રાજાનું કવચ, કિરીટ, શિરત્રાણ તથા રથ બધા જ છિન્ન ભિન્ન થઈ ગયા. ત્યારે રાજા વીરમણિ બીજા રથ પર બેસીને ભરતકુમારની સામે આવ્યા અને બોલ્યા, શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં ભ્રમર જેવો અનુરાગ રાખનારા વીર પુષ્કલ, તમે ધન્ય છો. આમ કહીને અસ્ત્ર વિદ્યામાં કુશળ રાજાએ તેમના પર અસંખ્ય બાણોનો પ્રહાર કર્યો. ત્યાં પૃથ્વી પર અને દિશાઓમાં તેમના બાણો સિવાય કાંઈ જ દેખાતું ન હતું. પોતાની સેનાનો સંહાર જોઈને રથિયોમાં અગ્રગણ્ય પુષ્કલે પણ શત્રુ પક્ષના યોદ્ધાઓનો વિનાશ કરવા માંડ્યો. હાથીઓના માથા વિદીર્ણ થવા લાગ્યા, તેમના મોતી વિખરાઈને પડવા લાગ્યા. તે સમયે ક્રોધમાં ભરાયેલા પુષ્કલે રાજા વીરમણીને સંબોધિત કરીને શંખ વગાડીને નિર્ભયતાપૂર્વક કહ્યું, રાજન તમે વૃદ્ધ હોવાના કારણે મારા આદરણીય છો, તેમ છતાં અત્યારે યુદ્ધમાં મારું મહાન પરાક્રમ જોઈ લો. વીરવર, જો આ 3 બાણોથી હું તમને મૂર્છિત ન કરી દઉં તો મહાપાપી મનુષ્ય પાપ હારીણી ગંગાના તટ પર જઈને પણ તેમની નિંદા કરીને તેમના જળમાં ડૂબકી મારતો નથી, તેને લાગનારું પાપ મને લાગે. આમ કહીને પુષ્કલે રાજાના વૃક્ષ સ્થળને, તે બહુ જ વિસ્તૃત હતું, નિશાન બનાવ્યું અને એક અગ્નિ જેવું તેજસ્વી અને તીક્ષ્ણ બાણ છોડ્યું. પરંતુ રાજાએ પોતાના બાણથી પુષ્કલના તે બાણના 2 ટુકડા કરી નાખ્યા. તેમાંનો એક ટુકડો તો ભૂમંડળને પ્રકાશિત કરતો પૃથ્વી પર પડી ગયો અને બીજો રાજાના રથ પર પડ્યો. ત્યારે પુષ્કલે પોતાની માતાની ભક્તિનું પુણ્ય અર્પણ કરીને બીજું બાણ છોડ્યું, પરંતુ રાજાએ પોતાના મહાન બાણથી તેને પણ કાપી નાખ્યું. તેથી પુષ્કલને ભારે દુઃખ થયું. તેઓ વિચારવા લાગ્યા, હવે શું કરવું. એટલામાં જ તેમને એક ઉપાય સૂજ્યો. તેઓ શ્રેષ્ઠ અસ્ત્રોના જ્ઞાતા તો હતા જ, પોતાની પીડા દૂર કરનારા શ્રી રઘુનાથજીનું તેમણે મનમાં સ્મરણ કર્યું અને ત્રીજું બાણ છોડી દીધું. તે બાણ સર્પ સમાન, વિષયુક્ત અને સૂર્ય જેવું તેજસ્વી હતું. તેણે રાજાની છાતીમાં ઘા કરીને તેમને મૂર્છિત કરી દીધા. રાજાના મૂર્છિત થતા જ તેમની બધી સેના હાહાકાર કરતી ભાગવા લાગી અને પુષ્કલ વિજયી થયા. અધ્યાય 21 નું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.